श्री पद्म पुराण उत्तरखंड अध्याय 16 माघ मासनी षटतिला अने जया एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछ्यू, हे जगन्नाथ, हे श्री कृष्ण, हे आदिदेव, हे जगतपति, माघ मासना कृष्ण पक्ष में कई एकादशी होय छे, तेना माटे कई विधि छे तथा तेनु फल शुं छे? हे महाप्राज्ञ, कृपा करीने आ बधुं मने कहो। श्री भगवाने कह्युं, हे नृपश्रेष्ठ, सांभळो, माघ मासना कृष्ण पक्षनी जे एकादशी छे ते षटतिला नामे विख्यात छे, ते सर्व पापोने हरनारी छे। हवे तमे षटतिलानी पाप हारेणी कथा सांभळो। आ कथा मुनिश्रेष्ठ पुलस्त्ये दालभ्य मुनिने कही हती। दालभ्ये पूछ्यू, हे ब्रह्मन, मृत्युलोक में आवेला प्राणी मोटा भागे पाप करता होय छे, तेमने नरक में न जवू पड़े एना माटे क्यों उपाय छे, ए बतावानी कृपा करो। पुलस्त्य जी बोलिया, हे महाभाग, तमे बहु सारी बात पूछी छे, सांभळो। माघ मास आवे त्यारे मनुष्य नहाई धोई पवित्र थईने इंद्रियोने संयममां राखीने काम क्रोध अहंकार लोभ अने चुगली वगैरे दुर्गुणोने छोड़ी देवा जोईए। हे देवाधिदेव, भगवाननुं स्मरण करीने पग धोईने भूमि पर पड़ेला गोबर एटले छाणनो संग्रह करवो, तेमां तल अने कपास नाखीने 108 पिंड एटले गोल लाडू बनाववा, पछी माघमां ज्यारे आद्रा अथवा तो मूल नक्षत्र आवे त्यारे कृष्ण पक्षनी एकादशी करवा माटे नियम लेवो, स्नान करीने पवित्र थई शुद्ध भावे देवाधिदेव श्री विष्णुनी पूजा करवी, कोई भूल थई जाए तो श्रीकृष्णनुं नामोच्चारण करवुं, रात्रे जागरण अने होम करवो, चंदन अग्रजा कपूर नैवेद्य अने सामग्री द्वारा शंख चक्र अने गदाधारी देव देवेश्वर श्री हरिनी पूजा करवी, त्यार पछी भगवाननुं स्मरण करीने वारंवार श्रीकृष्ण नामनुं उच्चारण करता रहीने कोळुं नारियल अथवा बीजोराना फळथी भगवाननी विधिपूर्वक पूजा करीने अर्ध्य आपवुं। बीजी बधी सामग्रीओना अभावमां 100 सोपारीओ द्वारा पण पूजा अने अर्ध्य आपी शकाय छे। अर्ध्यनो मंत्र आ प्रमाणे छे, कृष्ण कृष्ण कृपालु स्तवम गतिनाम गतिर्भव संसार वर्ण मग्ननानाम प्रसीद पुरुषोत्तम, नमस्ते पुंडरीकाक्ष नमस्ते विश्वभावन, सुब्रह्मण्ये नमस्ते अस्तु, महापुरुष पूर्वज गृहाणार्ध्यम मया दत्तम लक्ष्मया सह जगतपते। 44 अध्याय 18-20 श्लोक संख्या। हे सच्चिदानंद स्वरूप श्रीकृष्ण, तमे महादयालु छो, अमारा आश्रय विनाना जीवोना तमे आश्रय दाता थाओ। हे पुरुषोत्तम, अमे संसार सागर में डूबी रहिया छीए, तमे अमारा पर प्रसन्न थाओ। हे कमलनयन, तमने नमस्कार छे। हे विश्वभावन, तमने नमस्कार छे। हे सुब्रमण्य, हे महापुरुष, हे सर्वना आदि, तमने नमस्कार छे। हे जगतपते, तमे लक्ष्मीजी सहित अमारा आपेला अर्ध्यनो स्वीकार करो। त्यार पछी ब्राह्मणनी पूजा करवी, तेने जळनो घड़ो दान करवो, साथे छत्री पगरखा अने वस्त्र पण दानमां आपवा। दान आपता आ प्रमाणे बोलू, आ दान द्वारा भगवान श्रीकृष्ण मारा पर प्रसन्न थाओ। यथाशक्ति ब्राह्मण ने काळी गायनुं दान आपवुं। हे द्विज श्रेष्ठ, विद्वान पुरुषे तलथी भरेलू पात्र पण दानमां आपवुं जोईए। ते तलनुं वावेतर करवाथी तेमना जेटला छोड उगे छे तेटला हजार वर्ष सुधी ते दान आपनार स्वर्गमां प्रतिष्ठित थाय छे। तलथी स्नान करवुं, तलथी उबटन लगाड़वुं, तलनो होम करवो, तल मिश्रित जल पीवुं, तलनुं दान करवुं अने तलनो भोजनमां उपयोग करवो, आ प्रमाणे 6 कामोमां तलनो उपयोग करवाथी आ एकादशी षटतिला कहेवाय छे, जे सर्व पापोनो नाश करवा वाळी छे। तिलस्नायी तिलोद द्वर्तिम तिलहोमी तिलोदकी तिलदाता च भोक्ता च षटतिला पापनाशी। 44 अध्याय 24 श्लोक। युधिष्ठिरे पूछ्यू, हे भगवान, તમે માઘ કૃષ્ણ પક્ષની સટતિલા એકાદશીનું વર્ણન કર્યું, હવે કૃપા કરીને બતાવો કે શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેની વિધિ શું છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર સાંભળો, માઘ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા છે. તે સર્વ પાપોને હરનારી, સર્વ પાપોને હરી લેનારી ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવા ઉપરાંત પાપહર છે તથા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, તે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચત્વનો પણ વિનાશ કરનારી છે. આ એકાદશી વ્રત કરનારને કદી પ્રેત યોનિમાં જવું પડતું નથી. તેથી હે રાજન, પ્રયત્નપૂર્વક જયા નામનું એકાદશી વ્રત કરવું જોઈએ. એક સમયે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવતાઓ પારિજાતના વૃક્ષોથી ભરપૂર નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા રહીને બહુ હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. તેમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા. ગંધર્વોમાં પુષ્પદંત, ચિત્રસેન તથા તેનો પુત્ર આ 3 મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જે પુષ્પવંતીના નામે વિખ્યાત હતી. પુષ્પદંત ગંધર્વને એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા. માલ્યવાન પુષ્પવતીના રૂપ પર અત્યંત મોહિત હતો. એ બંને ઇન્દ્રના સંતાપ માટે નૃત્ય કરવા માટે આવ્યા હતા. આ બંનેનું ગાન ચાલી રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પરના અનુરાગના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ થઈ આવી તેથી તેઓ ગાનને ન્યાય ન આપી શક્યા. ક્યારેક તાલભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું હતું. ઇન્દ્રે આ વિશે વિચાર કર્યો અને આમાં તેને પોતાનું અપમાન સમજીને તેઓ ક્રોધિત થઈ ગયા. તેથી આ બંનેને શ્રાપ આપતા બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારી આજ્ઞાનો ભંગ કરનારા છો. તેથી પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ થઈ જાઓ. ઇન્દ્રના પ્રમાણે શ્રાપ આપવાથી આ બંનેને બહુ દુઃખ થયું. એ બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક પાતકથી ઉત્પન્ન તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં વિચરતા રહેતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું, આપણે ક્યું પાપ કર્યું છે જેથી આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે. નરકનું કષ્ટ અતિ ભયંકર છે તથા પિશાચીઓની પણ અતિ દુઃખદ છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તે બંને દુઃખના કારણે ક્ષીણ થઈ રહ્યા હતા. દેવ યોગે તેમને માઘ માસની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામે વિખ્યાત તિથિ, જે બધી તિથિઓમાં ઉત્તમ છે, તે આવી. તે દિવસે તે બંને બધી પ્રકારના આહારનો ત્યાગ કર્યો, જળપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા ન કરી એટલે સુધી કે ફળ પણ ન ખાધું. નિરંતર દુઃખી થઈને તે બંને એક પીપળાના વૃક્ષ પાસે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. તેમના પ્રાણ લેનારી ભયંકર રાત આવી ગઈ. તેમને નિંદ્રા ન આવી. તેઓ રતી કે બીજું કોઈ સુખ માણી ન શક્યા. સૂર્યોદય થયો. દ્વાદશીનો દિવસ આવ્યો. તે પિશાચો દ્વારા જયાના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. તેમણે રાતમાં જાગરણ પણ કર્યું હતું. તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેને પિશાચતા દૂર થઈ ગઈ. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. તેમના હૃદયમાં તે જ પુરાણો સ્નેહ ઉમટી રહ્યો હતો. તેમના શરીર પર પહેલા જેવો જ અલંકારો શોભી રહ્યા હતા. તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્રની સામે જઈને બંને અત્યંત પ્રસન્નતા સાથે તેમને પ્રણામ કર્યા. તેમને મૂળ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, જણાવો, કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિશાચત્વ દૂર થઈ ગયું છે? તમે મારા શ્રાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, પછી ક્યાં દેવતાએ તમને એમાંથી મુક્ત કરાવ્યા? માલ્યવાન બોલ્યો, હે સ્વામી, भगवान वासुदेव की कृपा तथा जया नामना एकादशी व्रत थी अमारी पिशाचता दूर थई छे। इंद्रे कह्यु तो तमे बन्ने मारा कहेवाथी अमृत पान करो, जे लोको एकादशी व्रत में तत्पर तथा भगवान श्री कृष्ण शरणागत थाय छे तेओ मारा पण पूजनीय छे। भगवान श्री कृष्ण कहे छे, हे राजन, आथी एकादशी व्रत करवो जोईए। हे नृपश्रेष्ठ, जया एकादशी ब्रह्म हत्या पण दूर करनारी छे। जेने जया व्रत कर्यु छे तेने बधी प्रकारना दान आपी दीधा अने संपूर्ण यज्ञोना अनुष्ठान करी लीधा, संपूर्ण यज्ञोनो अनुष्ठान करी लीधुं। आ महात्म्यना वाँचवा तथा सांभळवाथी अग्निष्टोम यज्ञनुं फळ मळे छे। अध्याय 16 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।